બે દસ ચોરાસી રસિક ભાઈ ને ત્યાં સવારે વડોદરા સવારે મહાત્મા રસિક ભાઈ પટેલ ને ત્યાં વડોદરા બઉ પરમ વિનય કશું એડજસ્ટમેન્ટ લેવાનું ના હોય જે આપે તે તમારા જે પરિણામ છે તમને જ હશે સાચા આપડે આપણા કાયદાથી કરવો એ ના હોવું જોઈએ શું બને છે તે શું કરો ટાઈમ આવે વ્યવસ્થિત નહીં કરે ના હોય વ્યવસ્થિત ના હોય જ્ઞાન ના દહી તો જોયા કરતા તે દિવસ વધારે થયેલું નહીં જોયા કરે કઈ કઈ કાયદો ખોર છે એટલે વધારે થયેલી એમ આ બાજુ વાત કરી જ્યાં સીધા ના સીધા થાય તો ના છે કોણ કરશે બાર કોઈ સીધો નથી કરતા બને તમે વ્યવસાય વ્યક્તિ ના રાખવા વાળા એવું કરો તમારી સિન્સિયરિટી છે પણ સિન્સિયરિટી દુરુપયોગ થાય છે આપણા હિત ના માટે છે પોતાના હિત ના માટે ત્યારે દાડે એમનું પોતાનું હિત છે એમાં પોલીસ વાળા પછી દરેક ના રે જાણતો દેતા જ્ઞાની કોઈ શું કરી લેવાના એવું કશું ના કરે તમે તો પછી એમની કૃપા લેવા ઓછી થઈ જાય એટલું જ ને બીજી મને ખબર નથી રિએક્શન બધા બહુ વાગે છે તમે જે કર્યા ને પરિણામ એ પાકો આવે, બસ સ્વીકારીએ છીએ. એટલે તે વાગે પાછો રાતે હોવું ઊંઘ ના પડે, એટલું શીખી જવા દો. એક ઘટો દાખાણે છોડે એવું કહેશે આપણે, અભિનય કહેવાય. કહેવાય નહીં વાપરે ને, સાંભળી ને શું વાપરેલું? એક ઘટ દાખલ ના છોડે. બધા થયા છે પોતાની રીતે કરવા જાય ને, તે માર પડ્યો. માતાના સમજ નહીં બીજા ભગવાન માણસો વિનય જેવું જોયું ને આપણે. આપણે પ્રેમ દીધો પણ જેની કોથળી એમ બધી વકાય વકાય કરે છે, જેની કોથળી ભરે જેની બધી વકાવ કેટલી બધી વખત રહી બહુ બહુ ઘણો સારો ટાઈમ લીધો આપે એમના માટે. એવો કોઈના માટે લીધો નથી, એવો ખાસ આવો લીધો નથી હમણાં. બીજા બહુ રિફર કરવા જેવો નહી ગણો. હા તો વ્યવહાર માં તો અમવાના લાગે ને, એ પહેલા કરે વ્યવહાર માં ભેગો મેળ ભેળ ના આપડે પછી. મને થયું હતું કે દાદા મળી ગયા, વ્યવહાર નું કામ જ શું છે, બધું ઉડી ગયું. હવે આ સમજે ચાર ભાગે ઇમરજી કદી ઓછી ગયા, બહુ સુખા થઈ ગયા. આપડે ફેરી પછી મેરે ફર્યા કરતો રમતો મૂકવાનો, રમતો એટલે રાગદેશ થાય ને. હું મારું ગયું એટલે રાગદેશ ગયું. હું મારું જતા સાથે વિતરદ્વેષ થઈ જાય, પછી વિતરાગ એ થોડું પેલો પેલો નિકાલ માલ કરે ને પાયલો તારે રાખતો. પગડિયો નાખ્યા પછી પછી જે રમે જે રમે કરે બરોબર નાખ્યા પછી પછી આવે કરી અંદર વિતરણ જરૂર નહીં રખો નહી પછી ભગડે પાછો આમ ફરે અરે પાછો ઊંચો થઈને કૂદે પછી જગ્યાએ બેસી જાય પણ આમ આમ થાય એટલા પછી દવા કરો હેર્યા ગાત ગઈ ખબર પડે ને કોઈ વખત કે ઊંધો પણ ફરે છે એમ કે છે કોઈ વખત ઊંધો પણ ફરે ઊંધો હોવું પડે એમ કેવાય નઈ બમરડો બિલ્લા પટેલ આયા છે જે તે રસ્તે રાગ દ્વેષથી રહિત થવું એ વિતરાગ માર્ગ કિંચિત માત્ર રાગ રે કિંચિત માત્ર દ્વેષ એકદમ થઈ ના જવાય પણ એ કરવાથી ભાવના કરવાથી એમ કરતા કરતા ધીમે ધીમે જ્ઞાન મળ્યું હોય તો થાય નહીં થાય તો એ લાખ અવતારે ના થાય લાખ અવતારે થાય નહીં હિન્દુસ્તાનના કરોડો માર્ગ કરોડો માર્ગ છે જેટલા જેટલા માણસ એટલા માર્ગ કઈ રસ્તે ચડવું આપણે તો હા માર્ગ મળી ગયો બેડા પાર થઈ જાય થોડા ઘણા બેડા પાર થયા છે થયા થોડા ઘણા 5-10% થઈ 5-10% એટલે એવું બોલ્યા જરા ગભરાઈ ગયા આપણી જાત ને આમ ઓછા ટકા રીતે ગણતરી કરવી આપણે કમ્પ્લીટ થયા નથી એવી રીતે જ રહેવું જોઈએ એવું આપણે કહ્યું છે ને પાછું અહંકાર વધી જાય થયા હોય એનો વાંધો નથી આ જ્ઞાન લીધેલું હોય તેનું અમારે કોઈ કાચું હોય તેને કહી દઈએ હું આ કાચું છું આ ચડ્યું કાચું હોય તો અમે કડક ભાવ રહીએ બિલ ના કાચું ના રહે એવા બધા ચોક્કસ માં જો આખું ઘર ભરી ગયું છે, આખું ઘર ભર્યું છે, આખું ઘર ભર્યું છે, રસ્તા ઉપર છીએ, રસ્તાની બહાર તો કોણ મૂકે, બાકી તો શું જાણીએ, ટકા કેટલા બાકી છે, એક શું જણાય નઈ, રાગદેશ કેટલા થાય, રાગદેશ એક ને તો પછી 1% એના ઉપર પણ જ્યાં સુધી આપણને ખબર છે કે આ નિકાલ છે, વાંધો નહીં, પણ એ અમને પોતાના બોજા રૂપ લાગે, લાગે તમારે પેલો બોજો મૂકી રહ્યા બધા બંગલો ભરી રહ્યા, એને મહાબળેશ્વર ના હાથે છે બંગલો, એ ક્યાંય હાથે છે, વેરો ભરવો પડે બસ, લોકો મર છે આવું ખોટી માન્યતા કે તમે જીગાડી તમે એ જીવાય તો લોકો ભરી ચુકા થાય લોકડા વીસો ના છોકરા પકડી લાગ્યો એમ કે બા દાદા પણ માતા ગુરુ ઋષિ કર્યું કોના આધારે થયા બધું પછી કરો છો કે એમને બે કાર શું કરો છો કામ ધંધો ભગવાન નું નામ લેવાનું, કામ ધંધો અને ભગવાન નું નામ લેવાનું, તમે કરો છો અમે આ કર્યું કે છે, હાથ કરે છે એક પગ કરે છે તમે કરો, કોઈ કઈ કરતું નથી, સર્વિસ કરે છે પદ્માસર આવીને કમાઈ જ કરતા હતા, મને ચાર કમાઈ ગયો ત્યાંથી ચાર કહો એક કિલો બે જ કરે છે, એટલે શું એ કહેવા માંગે છે, એ કહેવા શું માંગે છે, કિલો બે કરે છે તો કઈ મોટો દેખાય છે, હું ચાર વર્ષ ના કિલો બે કરે એટલે પેલા તિરસ્કાર કરે છે, પછી બીજા ગયો કરતા તીજારી કરતા તો અડધા ગયો એમ કહું આજ નથી કરતા તો અમારી બોલ્યા નહી શું કે છે, પગ કરતા તું કરતો હાથું રડને આખી ડ્યુટી કરતા હાથું રડે નથી, પગ કરતા ત્યારે શું કરતો, જો આપડે કરતા હોય તો આની જરૂર નથી, એ કરતું હોય તમને તું બોલ બોલ કરું નકામ બોલ બોલ તમને નહીં લાગતો, ન્યાયથી ન્યાયથી શોધકો હોય ને ગપ્પે ગપ્પું હોય ચાલે, ગપમાં ચલાવે તમે ના કર્યો તમે લાગે ને આવું વિચારવું ના છે ભગવાન ક્યાં રહેતા હશે આવું ધોકા બંધાય કે દરેક ના આત્મામાં દરેક ના આત્મામાં લાકડા નો થાંભલો છે એમાં ઘરાય લાકડા નો થાંભલો હોય એ બધું આ પંખા માં ઘરા તમે છે ને જીવ સાર મૂકો તો લાઈટ રહી ગઈ પંખો કરંટ ને લીધે ચાલે છે તાર મૂક્યો એટલે છોર્યો અને તાર માંથી કરંટ જતો રહ્યો એટલે પંખો ફરતો બંધ થઈ ગયો એમ એમનું કેવું છે કે પંખામાં છે કે નહીં પંખામાં છે કે નહીં એમ એટલે જીવ માત્ર જે જીવ છે ને એમાં છે બાકી આ બધા આજના એના સંતો શું કે સંદર્ભ ભગવાન સુધાર એમ ગાળ છે લોકો લાકડા છે ને બહાર બધા પછી લાકડા બહાર આપણે એમને પણ બધા છે ભગવાન બારી લોકોને પહોન ખરાબ કર્યા કોરોના જીવન છે ઉપદેશ આપે બીજા આપે ક્યાંય બધા ગાડી માટે બાકી ભૌતિક વસ્તુ છે ઈશ્વર પ્રાપ્તિ શા માટે એના આગળ ચાલ્યો છે મોક્ષ માટે માણસ બધું જોયે છે મોક્ષ શા માટે મોક્ષ શા માટે બંધન તો એવું લાગે છે ને બંધન માં તો એવું લાગે છે બૈરી છોકરા જગત એ બધા થી બંધેલા જ છીએ ને બંધેલા એ તો આપડે ગરમી લાગે આથી બંધેલા એ તો આપડે લાકડા માં જઈએ તો એ કે ચૂડ ગઈ જાય તો હું ડાક્ટર કે જતા રહ્યા ભાઈ કોણ જતો એટલે ચૂપ મોખ ફળ છે એટલે શું તમે ચૂપ ફળ છે જે માતા શું ફળ છે દરેક જીવ કોઈ જીને દુઃખ હોય ગમે નાનું જીવ હોય તેને દુઃખ થાય તો ગમે એટલે સુખ ખોળે છે પણ સુખ એને મનુષ્યમાં બધા બહુ સુખ મળે છે પણ તે પણ સુખના પછી દુઃખ આવે નથી આવતું હે અને એનું સુખ એટલે શું બે દુઃખોની વચ્ચેનું ઇન્ટરવ્યુ ને શીખ કે છે આપણે શું કહે છે બે દુકાન વચ્ચે જે ઇન્ટરવલ છે એને શું કે છે આ બાલો એને શું કે ઇન્ટરવલ હા એમાં ઇન્ટરવલ પડે એમાં શું શું થાય નાટક બધા બાકી દુઃખ ચાલુ જ છે આજે દુઃખ અને ઇન્ટરવલ પડે એટલે સુખ લાગે એટલે સુખ ફળે છે સુખ કાયમ નું ફળ કેવું તમને આ ગમે છે આટલું આટલું હજુ સુખ ફળ ગમે છે આ સુખ ના તો દુખાવાથી ગમે છે આ સુખ પછી દુખાવે છે મારે ગમતું નથી પણ શું કરો ખર્ચ ચલાવી લો ચલાવી લેવું કઈ જાય મોટી દિયાળ દિયાળ તૂટે નહીં દરવાજા ઉભે નહીં મુક્તિ મેળવી છે આ દુઃખોથી દુઃખોથી મુક્તિ એનો નંબો સર્વ દુઃખોથી મુક્તિ એનો નંબો દેહ હોય તો હજી ભોગ હોય જ નહીં દેહ હોય તો હજી ભોગ હોય પણ પૂરેપૂરો ના વર્ષે ને બોધો તો કરો બોધો તો લાગે જ ને કારીગર વાળી હશે બધા વાતો કરે છે કીએ છે પુસ્તકો કીએ છે કે ઈશ્વર જેવી કોઈ વસ્તુ છે ને એને બનાવ્યું છે ઈશ્વર જેવી વસ્તુ બધા શાસ્ત્રો પુસ્તકો કે છે કે ઈશ્વર જેવી કોઈ વસ્તુ છે એને આ બધું બનાવ્યું છે વસ્તુ છે કે પોતે ભગવાન છે ભગવાન છે તો પછી તો ઉપરી રહે ધીરે લોક થયા તો જય જયકારા ચલ જયકારા વિચાર માણસ ઉપરી છે એવું વિચાર કરી શકે છે જ નહીં અને તે વખતે ગરબો થતો હતો આવું ઉપરી હોય તો ઉપરી કાયમ માટે થયું એને કોણ લઈ લે ઉપરી ના હાથમાંથી કોણ લઈ લે ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે પોતાનું સ્વરૂપ છે તમારું સ્વરૂપ છે એ ઉપરી ના ઉદા પટેલ ઉપરી ઉપરી કરી જો ભરકાટ છે તો રહેતા રહેતા નથી રહેતા હતા હા અમને ભાઈ ના ઉપરી આ તો ઉપરી ગયો વગર અમને બીવાય બીવાય કર્યા કરી લોટ લેવાની ઈચ્છા કરી અમારી આ દુઃખોથી મુક્ત થવાની ઈચ્છા કરી એ ભગવાન પ્રભુની પ્રાપ્તિ કરવાની ઈચ્છા કરી ભગવાન તો જઈને બેઠા પડશે તે ના આવો રવિવાર આવો રવિવાર બોલાવે જમાડે ચમત્કાર કરે ચમત્કાર કર્યો આધે કર્યો પૂછના કઈ છે નહીં તેની મારે ચાર છે પણ બધા બહાર જઈને કઈ પૂછવા જઈ રહે આપણું વિજ્ઞાન શું છે આખી દુનિયા નું બોધનું કરી દેવું પૂછ્યા એટલે હાથ ઉપર કાઢ્યું તમને લાગ્યું કે શું પોલું છે એવું લાગ્યું તમને આથી તમે પોલું નહીં એમ પોલમ પોલ છતાં ખોટું નથી ખોટું નથી પણ એ માની બેઠા છે કે અમારે અમે અમે કમ્પ્લેટ છીએ એવું છીએ એ માની બેઠા એ બધું ભૂલ એ દાદા આ બે દ્રષ્ટિ જે આપી પહેલી ને બીજી એને લીધે બીજી દ્રષ્ટિ થી પરમપોર લાગે પરમપોર અને પહેલી દ્રષ્ટિ થી રિલેટિવ સત્ય લાગ્યું હા આપણને બુદ્ધિ કાઢી આમ ભૂલા ની દયા ના આપે અંદર અંદર જે પેલું જે છે તેની ઉલટી થઈને બહાર નીકળી પડે અંદર પસતું નતું ને એ ઘૂંસણ કરતી હતી ને ગતું હા બધું બીજું બધું કાઢી નાખે કાઢી નાખે બધું સેટઅપ થઈ જાય આ તો વિજ્ઞાન સહેજ પહેલા છે તારે ખબર પડશે દાદા આપણા વિજ્ઞાન ની તો એક મહત્વની વસ્તુ એવી રાખી કે કોઈ સત્ય વસ્તુ હોય તેનો પણ તમે આગ્રહ ના રાખો આગ્રહ સત્ય જ નથી વસ્તુ આગ્રહ રાખેલા છે તે થઈ અને સત્ય નો આગ્રહ રાખવા માટે કેટલી વખત કેટલું કઢંગુ બની જવું પડે છે ને અસત્ય જ થાય અસત્ય સત્ય નો આગ્રહ કરાય કોઈ વસ્તુ આગ્રહ કરવા માટે નથી આ સત્ય નો આગ્રહ એટલે દુષ્કાળ ની અંદર મીઠું નાખવું ભગવાન કેવું સત્ય બોલ્યા કે જે ત્યાગવાદ કેવાય શું કહું તારી પછી બરોબર છે ખોટું ને તને એવું દેખાય એવું દેખાતું છે એવું જાણે દાદા શ્યામદાન ની દ્રષ્ટિએ તો કોઈ પુસ્તક આવ્યું હોય તે એ રીતે દેખાય છે કે શ્યામદાન ની દ્રષ્ટિએ જુઓ તમે એને એના વ્યૂ પોઈન્ટ થી એને આવું લખ્યું છે હા બસ એના વ્યૂ પોઈન્ટ થી કોઈ નું હોય છે નથી એમ જેવું દેખાય એવું લખ્યું કેવું દેખાય એવું એમ કારણ એ તો એમ જ ગણી બોક્સર માં બધા કાઢબુચર પેઢા બેસી રહ્યા હોય કાઢબુચર ગયેલો હોય બેસી રહ્યા હોય એને બોક્સ મારી આપડે પૂછે બે હનાર કોણ શું થયું પૂછે બીજી જ જગ્યાએ હોય બીજી જગ્યાએ અદ્વૈત કોણ બોલ્યું હું જ બોલ્યો એટલે મારા બોલનાર એને અદ્વૈત ને લેવા દેવા નથી ઓગણાય નથી એને શું જ બોલ્યો બીજી જગ્યાએ ભૂત હોય કે ના છે ભૂત અદ્વૈત બોલી કેવી રીતે કે અદ્વૈત અદ્વૈત હોય કેવી રીતે કે વ્યવહાર વગર જે નિશ્ચય ના હોય એ રીતે દ્વૈત વગર અદ્વૈત હોય છે કે દ્વૈત હોય તો જ અદ્વૈત થાય એકલો અદ્વૈત પાડી શકાય નહીં નિશ્ચય નો હોય તે અદ્વૈત અને વ્યવહાર નો હોય તે દ્વૈત જે છે તર્ક ઉપર થયેલું ગાળું તર્ક ઉપર થયેલું જે જ્ઞાન સહજ પ્રાપ્ત થાય એ તર્ક થી કે હરે પ્રાપ્ત દાદા તર્ક થી પ્રાપ્ત થયેલા જ્ઞાન થી સમાધાન થાય જ નહીં થાય નહીં પણ તર્કે થયેલું ગાળું તર્ક માં જ હોય અભિનિવેશ હોય તર્ક થી જે જ્ઞાન પ્રાપ્ત થાય એમાં અભિનિવેશ હોય હા અભિનિવેશ એ તર્ક તો તર્ક જ હોય અમુક સ્ટેજમાં નાની ઉંમર ની સ્ટેજ ને બધા થાય તો મીઠા તો હોય અત્યારે પછી આગળ આગળ ક્યાં હોય જ્યાં હવે વિચાર છે પણ બધું આ શું છે આ શું છે બધું એના મનમાં ભાવ થઈ ગયા હારું આ કરું તે કરું આમ જેમ આ પો કર્યા કરે હું આપો એમ કરતા કરે ફિટ કરે એમ કરતા ફિટ કરે એમ કરતા કરે ફિટ કરે દાદા તર્ક અને અવિચાર માં શું ફેર તર્ક અને અવિચાર તર્ક અને અવિચાર એ બે માં શું ફેર એ શું કહેવા માંગે છે અવિદ્યા પર તું તર્ક કર છે અવિચાર અને વિચાર બે માં ફેર છે એટલે તર્ક અને અવિચાર માં શું ફેર એમ પૂછ્યું તર્ક અને અવિચાર હા અવિચાર તો અવિચાર એટલે અજ્ઞાન નો સંગ હોય ત્યારે અવિચાર હોય તો વિચાર ઉત્પન્ન થયા જ નથી એવા અવિચાર તેમ અધ્યાત્મ માં સંસારી વિચાર દ્વારા આવે પણ અવિચાર અધ્યાત્મ હોય ત્યાં તરફ વિચાર નીકળ્યું એ પણ તર્ક તો બધે જોઈ ગયા બધે આ જે સાધુ આચાર્ય બધા તર્ક મેં ના કહ્યું તો આચાર્ય એમ તર્ક ના બગાવતો મતલબ કે છે તર્ક એટલે શું લોજિકલી વિચાર લોજિકલી હોય તો સારા લોજિકલી તર્ક બુદ્ધિ જ ન હોય તર્ક કરી શકે ને એના પછી અનુમાન બોધે એના પછી અનુમાન બોધે એ બધું કરે એ બુદ્ધિ નું ઉત્પાદન છે ને પણ બુદ્ધિ નું ઉત્પાદન છે ને બીજી શું થાય બુદ્ધિ ને આ બધા બુદ્ધિ ના તોફાન છે એવી એક બુદ્ધિ હાઉ ફેરી ફેરે ને એવી એક બુદ્ધિ આપણા આપણા મોક્ષ માર્ગ ને તો બહાર નો કોઈ આવે તો કે આ ઠીક છે ભક્તિ ન હોય કે ભરી આ ભક્તિ હારી ના હોય એ કશા મેં તને બે ને ના કાલે નહીં ભગતો ને જમાડતા હોય તમને નહીં જમાડે કે આ ભગતો જ નહીં પોતાય નહીં આ ઇન્સાઇડ વિજ્ઞાન છે લોકો આવતા કોળ છે બગડા નહી જતા મતલબ જતો નથી બીજું કઈ જોઈએ બધું શાસ્ત્ર કાળે ના પાડી આત્મા જાય ગમે તે જે તે રસ્તે જે રસ્તે આત્મા જાય બીજી આ તોફાન થતી તોફાન તો લોક લાયા છે શોખ એના શોખ અને ગુરુ થવાના પોતે આમ ત્યાં ભીખાર સપેરો ગુરુ થાય ત્યારે શું ભીખાર બીજા ને આત્મા તોફાન પૂરી વેલા નહી અલ્લાની કુડી માં અલ્લાની કુડી વેલા નહી આત્મા ને આ બે રાખવા માં પેલું પેલો પછી પેલો વચ્ચે વાળા નો શું થાય? આત્મા ને આ બે રાખવા માં જે વચ્ચે વાળો છે રાખવા વાળો એનો શું થાય? આત્મા ને આ બે જુદું રાખો એમ તમે કહો છો, પણ જે પેલો અનાદિ ની વચ્ચે રહેલો છે એનું શું થાય? એટલે પણ મારું કેમ આટલું ટૂંકી વાત લોબી કરી બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ભ્રમ આ ગીતા થોડા વખત પર ગીતા નું અહીંયા આગળ એ ચાલતું હતું. ગીતા નું અધ્યાય મોટા મોટા ચાલતા હતા. એ ગીતા લઈ માતાજી બનાવી બનાવી દીધા. ગીતા તો પુસ્તક અધ્યયન કરવા માટે છે. તેને માતાજી બનાવી દીધા પુસ્તક ઉડી ગયા. પુસ્તક ગાયત્રી મંત્ર મંત્ર માતાજી ગાયત્રી માતા ઘી થઈ ગયું મોંઘું 60 રૂપિયે કિલો થયું મળે નઈ. 60 રૂપિયે કિલો ઘી ખાવાનું મળે નઈ આ તત્વજ્ઞાન ની વાતો સમજવામાં. ત્યાં પછી એ લોકો મૂર્તિ જ બનાવીને કે ભાઈ હવે ના અમદાવાદ પડી રહી દર્શન કયા કરો. ઘી મળે નહીં 60 રૂપિયે તો ઘી મળે નહીં સમજવાની શક્તિ રહી નહીં. તારા પેલા સમજાવનારા છેવટે કંટાળી કે આ મૂર્તિ મૂકો ભાઈ તમે પગે લાગ્યા કરો તો મૂર્તિ આવે પડશે. મારું કહેવાય મૂર્તિ નામ કે ના અમદાવાદ કહ્યું અંદર પણ ગોડે રસ્તે ના રસ્તે એટલે એકદમ સમજવા પાકે જતે જોઈએ પાકે વગર હે નહીં રસ્તો નીકળ્યા વગર નહીં. પણ આ તો હે ના તોફાન અવરે રસ્તો નીકળે છે હંમેશા દરેક પેઢી કહેલા હોય પછી હશે. આ દેશ માં તો બધું હા હા ઊંધા રસ્તે રહે તે બહુ મુશ્કેલ. હવે રૂપક આપતા ગયા તો રૂપક લોકો સમજ્યા નહીં રૂપક માંથી ભગવાન વિષ્ણુ માં રૂપક છે. રૂપક રૂપક એટલા માટે સમજવા માટે બાપ કોણ છોકરો કોણ પૂછે બ્રહ્મા ને જ છે. બ્રહ્મા એ બધા ગયું કે છે અત્યારે તો દેખાય ને ગયું. આ તો હાલ છે. આ સાત વર્ષ બધો ભગવાન વરસાદ વરસાયો કે દેવ કે વરસાયો કહેતા મને મૂળ કરે નહી, મારા લગન ને આ અનુકૂળ આવે નહી. એટલે પછી હું લોકો પાસે અસ્તિકા બોલું છું, અમને બા કે એવા લોકો એ કરે ને આવું કરી પછી જઈને બગાડ નહીં, જઈને બગાડ નથી. એ બે પણ એમાં એમને લીધા તો ફળ બગાડ્યો. એ દર્શન આખું અસર માં તો આવી જ ગયું છે દાદા. એ દર્શન થી આખું અસર માં તો આવી જ ગયું. આ બધા જે કર્મો છે ને એ કેટલાક કામ્ય કર્મ હોય છે, જાત જાત ના કર્મ હોય છે. કર્મ મંગાવી દીધો